श्री पद्म पुराण पातालखंड अध्याय 37। भगवान ना परात्पर स्वरूप श्री कृष्ण नो महिमा तथा मथुरा ना महात्म्य नु वर्णन। महादेव जी पूछू, देवी महर्षि वेदव्यास विष्णु भक्त महाराज अंबरीश ने जे रहस्य नु वर्णन संभळाव्यु हतु तेज हूँ तमने कही रह्यो छूं। एक समय नी वात छे, राजा अम्बरीश बद्रिकाश्रम में गया त्या परम जितेन्द्रिय महर्षि वेदव्यास बिराजमान हता। राजाए विष्णु धर्म ने जाणवानी इच्छा थी महर्षि ने प्रणाम करीने तेमनी स्तुति करता कह्यु, भगवान तमे विषयोथी विरक्त छो, हूँ तमने वारंवार नमस्कार करू छू। प्रभु जे परम पद उद्वेग रहित शांत छे, जे सच्चिदानंद स्वरूप अने परब्रह्मना नामे प्रसिद्ध छे, जेने परम आकाश कहेवामां आव्युं छे, जे आ भौतिक जड़ आकाश थी सर्वथा विलक्षण छे, ज्यां कोई रोग व्याधि नो प्रवेश नथी तथा जेनो साक्षात्कार करीने मुनियो भवसागर थी पार थई जाय छे, ए अव्यक्त परमात्मा मां मारा मननी नित्य स्थिति कई रीते थई। वेदव्यासजी बोल्या, राज तमे अत्यंत गोपनीय प्रश्न कर्यो छे, जे आत्मानंदना विषय में मैं मारा पुत्र सुखदेवजी ने पण कह्युं, मैं मारा पुत्र सुखदेव जी ने पण कशु जणाव्युं न हतुं, तेज आजे तमने जणावी रह्यो छुं, केम के तमे भगवानना प्रिय भक्त छो। पूर्वकाळमां समस्त विश्व ब्रह्मांड जेना रूपमां स्थित रहीने अव्यक्त अने अविकारी स्वरूपे प्रतिष्ठित हतुं, तेज परमेश्वरना रहस्यनुं वर्णन करवामां आवे छे। सांभळो, प्राचीन समय में मैं फल मूल पांदड़ा जल वायु नो आहार करीने हजारों वर्षो सुधी भारे तपस्या करी, एनाथी भगवान मारा पर बहु प्रसन्न थया अने तेमणे पोताना ध्यान में लाग्या रहनारा मुझ भक्त ने कह्यु, महामते तमे क्यों कार्य करवा अथवा क्या विषय ने जाणवा इच्छो छो, हूँ प्रसन्न छु तमे मारी पासे कोई वरदान मागो। संसारनु बंधन त्यां सुधी रहे छे ज्यां सुधी मारो साक्षात्कार थतो नथी, हूँ आ तमने सत्य वात कही रह्यो छु। आ सांभळीने मारा शरीर में रोमांच थयो, मैं श्रीकृष्ण ने कह्यु, मधुसूदन हूँ तमारा ज तत्वनो यथार्थ रूपे साक्षात्कार करवा इच्छु छु। नाथ जे आ जगतनो पालक अने प्रकाशक छे, उपनिषदोमां जेमने सत्य स्वरूप परब्रह्म कहेवामां आव्युं छे, तेज तमारू अद्भुत रूप मारी सामे प्रगट थाय, आज मारी प्रार्थना छे। श्री भगवाने कह्यु, महर्षि मारा विषे लोकोनी भिन्न भिन्न धारणाओ छे, कोई मने प्रकृति कहे छे, कोई पुरुष, कोई ईश्वर माने छे, कोई धर्म, कोई कोई ना मत प्रमाणे हूँ सर्वथा भय रहित मोक्ष स्वरूप छू, कोई मने सत्ता स्वरूप माने छे ने कोई कोई कल्याणमय सदाशिव कहे छे, एज प्रमाणे बीजा लोको मने वेदांत प्रतिवादित प्रतिपादित अद्वितीय सनातन ब्रह्म माने छे, परंतु वास्तव में जे सत्ता स्वरूप अने निर्विकार छे, सत चित्त अने आनंद जेनो विग्रह छे तथा वेदों में जेनु रहस्य छुपायेलू छे, ते हूँ मारु पारमार्थिक स्वरूप आजे तमारी सामे प्रगट करू छु, जुओ। राजन भगवान ना आटलू कहता ज मने एक बाळकना दर्शन थया, जेना शरीर की कांति नील मेघ जेवी शाम हती, ते गोप कन्याओ अने गोप बाळकोनी वच्चे हसी रह्यो हतो, ते भगवान श्याम सुंदर हता, जेवो पित वस्त्र धारण करीने कदंबना मूल पर बैठा हता, तेमनी झांखी अद्भुत हती, तेमनी साथे ज नवा पल्लवोथी अलंकृत वृंदावन नामनु वन पण दृष्टिगोचर थयु। त्यार पछी मैं नील कमळनी आभा धारण करनारी कलिंदी कलिंद कन्या यमुनाजीना दर्शन कर्या, पछी गोवर्धन पर्वत पर दृष्टि पड़ी, जेने श्रीकृष्ण तथा बलरामे इंद्रनो घमंड नष्ट करवा माटे पोताना हाथों पर उठाव्यो हतो, ते पर्वत गायो तथा गोवाळो ने बहु सुखप्रद छे। गोपाल श्रीकृष्ण अबड़ाओनी साथे बेसीने बहु ज प्रसन्नता साथे वेणु वगाड़ी रह्या हता, तेमना शरीर पर सर्व प्रकारना आभूषण शोभी रह्या हता, तेमना दर्शन करीने मने बहु हर्ष थयो। त्यारे वृंदावन में विचरनारा भगवाने स्वयं मने कह्यु, मुने तमे जे आ दिव्य सनातन रूपनु दर्शन कर्यु छे, एज मारु निष्कल निष्क्रिय शांत ने सच्चिदानंदमय पूर्ण વિગ્રહ છે. આ કમલ લોચન સ્વરૂપથી વધીને બીજું કોઈ ઉત્કૃષ્ટ તત્વ નથી. વેદો આ જ સ્વરૂપનું વર્ણન કરે છે, એ જ કારણોનું પણ કારણ છે, એ જ સત્ય પરમાનંદ સ્વરૂપ ચિદાનંદ ઘન સનાતન અને શિવત્વ છે. તમે મારી આ મથુરાપુરીને નિત્ય સમજો. આ વૃંદાવન, આ યમુના, આ ગોપકન્યાઓ તથા ગ્વાલબાળ બધા નિત્ય છે. અહીં જે મારો અવતાર થયો છે એ પણ નિત્ય છે, એમાં સંશય કરશો નહીં. રાધા મારી સદાની પ્રિયતમા છે. હું સર્વજ્ઞ પરાત્પર સર્વકામ સર્વેશ્વર તથા સર્વાનંદમય પરમેશ્વર છું. મારામાં જ સંપૂર્ણ વિશ્વ જ વિશ્વ જે માયાનો વિલાસ માત્ર છે પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે મેં જગતના કારણોના પણ કારણ ભગવાનને કહ્યું, નાથ આ ગોપીઓ અને ગ્વાલ કોણ છે તથા આ વૃક્ષ કેવું છે? ત્યારે તેઓ બહુ પ્રેમથી બોલ્યા, મુને ગોપીઓને શ્રુતિઓ સમજો તથા દેવકન્યાઓ પણ એમના રૂપે પ્રગટ થઈ છે. તપસ્યામાં લગેલા મુમુક્ષ મુનિ જ આ ગ્વાલ બાળોના રૂપમાં દેખાઈ રહ્યા છે. એ બધા મારા આનંદમય વિગ્રહ છે. આ કદમ કલ્પ વૃક્ષ છે જે પરમાનંદમય શ્રીકૃષ્ણનું એકમાત્ર આશ્રય બનેલું છે તથા આ પર્વત પણ અનાદિ કાળથી મારો ભક્ત છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. અહો કેટલા આશ્ચર્યની વાત છે કે દૂષિત ચિત્તવાળા મનુષ્ય મારી આ ઉત્કૃષ્ટ સનાતન અને મનોરમ પુરીને, જેની દેવરાજ ઇન્દ્ર નાગરાજ અનંત તથા મોટા મોટા મુનીશ્વરો પણ સ્તુતિ કરે છે, જાણતા નથી. જો કે કાશી વગેરે અનેક મોક્ષપ્રદ નગરીઓમાં વિદ્યમાન છે, છતાં તેમ છતાં તે બધામાં મથુરાપુરી જ ધન્ય છે. કેમ કે તે પોતાના ક્ષેત્રમાં જન્મ, ઉપનયન, મૃત્યુ અને દાહ સંસ્કાર આ ચાર જ કારણોથી મનુષ્યને મોક્ષ પ્રદાન કરે છે. જ્યારે તપ વગેરે સાધનો દ્વારા મનુષ્યના અંતઃકરણ શુદ્ધ અને શુભ સંકલ્પથી યુક્ત થઈ જાય છે અને તેઓ નિરંતર ધ્યાનરૂપી ધનનો સંગ્રહ કરવા લાગે છે, ત્યારે તેમને મથુરાની પ્રાપ્તિ થાય છે. મથુરાવાસી ધન્ય છે, તેઓ દેવતાઓના પણ માનનીય છે, તેમના મહિમાની ગણતરી થઈ શકે એમ નથી. મથુરાવાસીઓના જે દોષ છે તે નષ્ટ થઈ જાય છે, તેમનામાં જન્મ લેવા અને મરવાનો દોષ જોવામાં આવતો નથી. જે નિરંતર મથુરાપુરીનું ચિંતન કરે છે તેઓ નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે, કેમ કે મથુરામાં ભગવાન ભૂતેશ્વરનો નિવાસ છે, જે પાપીઓને પણ મોક્ષ પ્રદાન કરનારા છે. દેવતાઓમાં શ્રેષ્ઠ ભગવાન ભૂતેશ્વર મને સદા પ્રિય છે, કેમ કે તેઓ મારી પ્રસન્નતાને માટે ક્યારેય પણ મથુરાપુરીનો ત્યાગ કરતા નથી. જે ભગવાન ભૂતેશ્વરને નમસ્કાર, તેમનું પૂજન અથવા સ્મરણ કરતો નથી તે મનુષ્ય દુરાચારી છે. જે મારા પરમ ભક્ત શિવજીનું પૂજન કરતો નથી તે પાપીને કોઈ રીતે મારી ભક્તિ પ્રાપ્ત થતી નથી. ધ્રુવે બાળક હોવા છતાં પણ જ્યાં મારી આરાધના કરીને તે પરમ વિશુદ્ધ સ્થાનને પ્રાપ્ત કર્યું જે તેના પૂર્વજોને પણ પ્રાપ્ત થયું ન હતું, તે મારી મથુરાપુરી દેવતાઓ માટે પણ દુર્લભ છે. ત્યાં જઈને દેહ ત્યાગ કરનાર કોઈ પણ મનુષ્યને મુક્તિ મળી જાય છે. મહામના વ્યાસ, તમે આ વિષયમાં કદી સંદેહ કરશો નહીં. આ ઉપનિષદનું રહસ્ય છે જેને મેં તમારી સામે પ્રકાશિત કર્યું છે. જે મનુષ્ય પવિત્ર થઈને ભગવાનના શ્રીમુખથી કહેલા અધ્યાયનો ભક્તિપૂર્વક પાઠ કે શ્રવણ કરે છે તેને પણ સનાતન મોક્ષની પ્રાપ્તિ થાય છે. અધ્યાય 37 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.